શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ 12મો અધ્યાય 9. ગાયત્રીના અનુગ્રહથી ગૌતમ દ્વારા અસંખ્ય બ્રાહ્મણ પરિવારોની રક્ષા, બ્રાહ્મણોની કૃતજ્ઞતા અને ગૌતમનો બ્રાહ્મણોને ઘોર શ્રાપ. વ્યાસજી કહે છે, રાજ, કોઈ એક સમયે પ્રાણીઓને તેમના કર્મભોગની સજા કરવા માટે ઇન્દ્રે 15 વર્ષ સુધી વરસાદ બંધ કરી દીધો. આ અનાવૃષ્ટિથી વિનાશકારી મોટો દુષ્કાળ પડ્યો. તેથી ઘેર ઘેર એટલી લાશો એકઠી થઈ ગઈ હતી કે તેમની ગણતરી કરી શકાય એમ ન હતી. મનુષ્યો ભૂખની આગથી દુઃખી થઈ એકબીજાને ખાવા દોડતા હતા. આવી ભયંકર સ્થિતિમાં બ્રાહ્મણોએ ભેગા થઈને એક એવો ઉત્તમ વિચાર રજૂ કર્યો કે ગૌતમ મુનિ મહાતપસ્વી છે, અત્યારે તે જ આપણું દુઃખ દૂર કરી શકે એમ છે. તેથી આપણે બધા તેમના આશ્રમ પર જઈએ. તે મુનિવર તેમના આશ્રમમાં ગાયત્રીની ઉપાસના કરી રહ્યા છે. સાંભળ્યું છે કે અત્યારે એમને ત્યાં પણ દુષ્કાળ જ છે, અનેક પ્રાણીઓ ત્યાં પહોંચી ગયા છે. આ પ્રમાણે વિચાર કરીને તે બધા બ્રાહ્મણો પોતાના અગ્નિહોત્ર, કુટુંબ, ગોધન તથા દાસ દાસીઓ સાથે ગૌતમ મુનિના આશ્રમ પર ગયા. કેટલાક લોકો પૂર્વ દિશાથી, કેટલાક લોકો દક્ષિણ દિશાથી, કેટલાક પશ્ચિમ દિશાથી અને કેટલાક ઉત્તરમાંથી ત્યાં પહોંચી ગયા હતા. બ્રાહ્મણોના મોટા સમુદાયને આવેલો જોઈને ગૌતમ મુનિએ તેમને પ્રણામ કર્યા. આસન વગેરે ઉપચારોથી તેમણે તે બ્રાહ્મણોનું પૂજન કર્યું. કુશળ સમાચાર પૂછ્યા પછી તેમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બધા બ્રાહ્મણોએ પોતપોતાના દુઃખ તેમને કહ્યું. ખરેખર બ્રાહ્મણ સમાજ અત્યંત દુઃખી હતો. તે બધાનું દુઃખ જોઈને મુનિએ તેમને અભય આપ્યું અને પછી કહ્યું, વિપ્રો, આ આશ્રમ આપનો જ છે. હું બધી રીતે આપ લોકોનો દાસ છું. મારા દાસના હોવા છતાં તમારે ચિંતા કરવી ન જોઈએ. અત્યારે તમે સૌ તપોધન બ્રાહ્મણોના પધારવાથી હું ધન્ય ધન્ય થઈ ગયો છું. જેમના દર્શન કરવા માત્રથી પાપો પુણ્યમાં ફેરવાઈ જાય છે તે બધા બ્રાહ્મણો પોતાના ચરણ રજથી મારા ઘરને પવિત્ર કરી રહ્યા છે. આપના અનુગ્રહથી હું ધન્ય થઈ ગયો. મારા સિવાય આવું સદભાગ્ય કોને પ્રાપ્ત થઈ શકે? સંધ્યા અને જપમાં પરાયણ રહેનારા આપ સર્વે અહીં સુખરૂપે નિવાસ કરો. વ્યાસજી કહે છે, ગૌતમ મુનિ આ પ્રમાણે બધા બ્રાહ્મણોને આશ્વાસન આપીને ભક્તિભાવથી ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરવા લાગ્યા. દેવી, તમને નમસ્કાર હો. તમે મહાવિદ્યા, વેદમાતા અને પરાત્પર સ્વરૂપિણી છો. વ્યાહતિ આદિ મહામંત્રો અને પ્રણવ ઓમકાર તમારું જ રૂપ છે. માતા, તમે સામ્યાવસ્થામાં બિરાજો છો. હિંકાર રૂપ તમને નમસ્કાર હો. સ્વાહા અને સ્વધા રૂપ હે સમગ્ર પુરુષાર્થોને આપનારા, હે ભક્તોને કલ્પવૃક્ષની વેલડી રૂપ, હે ત્રણ અવસ્થાઓના સાક્ષી રૂપ, હે તુરી અવસ્થાથી પર સ્વરૂપવાળા, હે સચ્ચિદાનંદ રૂપ, હે સર્વ વેદાંત દ્વારા જાણવા યોગ્ય અને સૂર્યમંડળમાં વસનારા તમને હું નમસ્કાર કરું છું. પ્રાતઃ કાળે તમે બાળ સૂર્ય જેવા રક્તવર્ણવાળા કુમારી, મધ્યાહન કાળે શ્રેષ્ઠ યુવતી અને સાયંકાળમાં વૃદ્ધારૂપે બિરાજો છો. હું તમને નિત્ય પ્રણામ કરું છું. સંપૂર્ણ પ્રાણીઓનો ઉદ્ધાર કરનારા દેવી પરમેશ્વરી, તમે મારા અપરાધ ક્ષમા કરો. ગૌતમ મુનિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી જગદંબા તેમની સામે પ્રગટ થયા. તેમણે મુનિને એવું પૂર્ણ પાત્ર આપ્યું જેનાથી સર્વના ભરણ પોષણની વ્યવસ્થા થઈ શકે. પછી દેવીએ મુનિને કહ્યું, મુનિ, તમારે જે જે વસ્તુની જરૂર હશે તે તમામ આ પાત્ર તમને આપશે. આમ કહીને શ્રેષ્ઠ કળા ધારણ કરનારા દેવી ભગવતી અંતર્ધ્યાન થઈ ગયા. રાજન, તે સમયે પાત્રમાં ઉત્પન્ન થયેલા અનાજના પર્વત જેવા ઢગલા થઈ ગયા. 6 પ્રકારના વિવિધ રસ, અનેક પ્રકારનું ઘાસ, દિવ્ય આભૂષણો, રેશમી વસ્ત્રો, યજ્ઞોની સામગ્રીઓ તથા અનેક પ્રકારના પાત્રો દેવીના આપેલા પૂર્ણ પાત્રમાંથી નીકળ્યા. સાજન મુનિવર ગૌતમજી મોટા મહાત્મા હતા. જે જે વસ્તુ માટે તેમના મનમાં ઈચ્છા થતી હતી તે બધી વસ્તુઓ ગાયત્રી દેવીના પૂર્ણ પાત્રમાંથી પ્રાપ્ત થઈ જતી હતી. તે સમયે મુનિવર ગૌતમજીએ બધા મુનિઓને બોલાવીને તેમને ધન ધાન્ય વસ્ત્ર આભૂષણ આદિ અર્પણ કર્યા. તેમણે બ્રાહ્મણોને ગાયો ભેંસો વગેરે પશુઓ તથા સ્ત્રુઓ વગેરે યજ્ઞ સામગ્રીઓ જે ભગવતીના આપેલા પૂર્ણ પાત્રથી પાત્રમાંથી પ્રાપ્ત થઈ હતી તે બ્રાહ્મણોને આપી. બધા બ્રાહ્મણો મળીને ગૌતમજીની આજ્ઞાથી યજ્ઞ કરવા લાગ્યા. સ્વર્ગ જેવો તે આશ્રમ તે સમયે એક મહાન આશ્રય ક્ષેત્ર બની ગયું. ત્રિલોકમાં જેટલી પણ સુંદર વસ્તુઓ જોવા મળે છે તે બધી જ ભગવતીની કૃપાથી તે પાત્રમાંથી નીકળી હતી. ત્યાં ઉપસ્થિત મુનિઓની સ્ત્રીઓ પણ વસ્ત્ર આભૂષણો ધારણ કરવાથી દેવાંગનાઓ જેવી શોભવા લાગી. સાથે સાથે વસ્ત્ર ચંદન અને આભૂષણોથી અલંકૃત બ્રાહ્મણો પણ ઇન્દ્ર જેવા દેખાતા હતા. તે સમયે ગૌતમજીના આશ્રમ પર નિત્ય ઉત્સવ મનાવાતો હતો. ત્યાં કોઈને કોઈ પ્રકારના રોગથી ભય ન હતો કે કોઈ દૈત્યો પણ તેમને ભયભીત કરી શકે એમ ન હતા. ગૌતમ ઋષિનો એ આશ્રમ ચારે દિશાઓમાં 100-100 યોજન વિસ્તાર વાળો હતો. બીજા પણ અનેક પ્રાણીઓ ત્યાં આવ્યા હતા અને આત્મજ્ઞાની મુનિવર ગૌતમજીએ સર્વને અભય આપીને તેમના ભરણ પોષણની વ્યવસ્થા કરી હતી. અનેક પ્રકારના મહાયજ્ઞો વિધિપૂર્વક સંપન્ન થવાને કારણે તે સમયે દેવતાઓ પણ પરમ સંતુષ્ટ થઈ ગયા. તેમણે ગૌતમ મુનિના ખૂબ યશોગાન ગાયા. મહાન યશસ્વી ઇન્દ્રે પણ પોતાની સભામાં આ શ્લોક કહ્યો, અહો આ ગૌતમ મુનિ અત્યારે આપણા માટે કલ્પુરુષ બની ગયા છે. ત્યારે તો એ મહાભાગ દ્વારા આપણા સર્વ મનોરથો પૂરા થઈ રહ્યા છે, અન્યથા દુષ્કાળમાં જીવવાની આશા પણ દુર્લભ છે. અમારા માટે હવી કોણ અર્પણ કરનાર હતું? અહો અયમ નકિલ કલ્પા પાદપો મનોરથાન પૂરયતિ પ્રતિષ્ઠિતઃ નોચેદ કાંડે કવ ક્વ હવીર વર્પા વા સુદુર્લભા યત્ર તુ જીવનાશા. સ્કંદવાર અધ્યાય 9 શ્લોક 36. આ પ્રમાણે મુનિવર ગૌતમજી 12 વર્ષ સુધી ભરણ પોષણની વ્યવસ્થા કરતા રહ્યા. તેઓ પુત્રની જેમ સર્વની સાર સંભાળ રાખતા હતા, તેમ છતાં તેમના મનમાં અભિમાનની ગંધ પણ આવી ન હતી. તેમણે ગાયત્રી ઉપાસના માટે એક શ્રેષ્ઠ સ્થાન બનાવ્યું હતું. સર્વ મુખ્ય મુખ્ય મુનિઓ ત્યાં બેસીને ભગવતી જગદંબાની ઉપાસના કરતા હતા. પરમ ભક્તિ સાથે 3 વખત સવારે બપોરે અને સાંજે પુરુષવરણ આદિ કર્મ થઈ રહ્યા હતા. ત્યાં હજી પણ ભગવતીનું પ્રાતઃકાળે બાળરૂપ, મધ્યા અને યુવતીરૂપ તથા સાયંકાળે વૃદ્ધારૂપ જોઈ શકાતું હતું. એક સમયની વાત છે, નારદ મુનિ ત્યાં પધાર્યા. તેમની વિશાળ વીણા ગુંજી રહી હતી અને તેઓ ભગવતીનું ઉત્તમ ગુણગાન ગાઈ રહ્યા હતા. ત્યાં આવીને તે પુણ્યાત્મા મુનિઓની સભામાં બેસી ગયા. ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ નારદનું વિધિવત સ્વાગત કર્યું. ત્યાર પછી નારદજી ગૌતમ મુનિના યશ સંબંધિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવા લાગ્યા. તેમણે કહ્યું, હું દેવ સભામાં ગયો હતો ત્યાં દેવરાજ ઇન્દ્ર આપનો યશગાન કરતા હતા. તેમણે કહ્યું કે મુનિએ સર્વનું ભરણ પોષણ કરીને મહાન યશ પ્રાપ્ત કર્યો છે. મુનિવર, સચિપતિ ઇન્દ્રની વાત સાંભળીને આપને જોવા માટે હું અહીં આવ્યો છું. ભગવતી જગદંબાની કૃપાથી તમે ધન્યવાદને પાત્ર બની ગયા છો. મુનિવર ગૌતમજીને આ પ્રમાણે કહીને મુનિવર નારદજી ગાયત્રી સદનમાં ગયા. તેમને ત્યાં ભગવતીના દર્શન થયા. દર્શન કરી નારદજીની આંખો પ્રસન્નતાથી નાચવા લાગી. તેમણે દેવીની વિધવત સ્તુતિ કરી અને પાછા સ્વર્ગમાં જવા પ્રસ્થાન કરી ગયા. તે વખતે ત્યાં જેટલા બ્રાહ્મણો હતા તેમનું મુનિ દ્વારા ભરણ પોષણ થઈ રહ્યું હતું. તેમ છતાં તેમાંના કેટલાક કૃતજ્ઞ બ્રાહ્મણો ગૌતમજીનો યશ અને ઉત્કર્ષ સાંભળીને ઈર્ષાથી બળવા લાગ્યા. એમણે દ્વેષથી એવું નક્કી કર્યું કે કોઈ પણ રીતે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી ગૌતમ મુનિનો યશ ન વધે. તેમણે આવો નિર્ણય કરી લીધો. ત્યાર પછી થોડા દિવસ પછી પૃથ્વી પર વૃષ્ટિ થવા લાગી. રાજેન્દ્ર હવે બધી જગાએ સુકાળની વાતો સંભળાવવા લાગી. તે સાંભળીને તે બ્રાહ્મણો ભેગા થયા અને તેમણે ગૌતમ મુનિને શ્રાપ આપવાનો વિચાર કર્યો. મહારાજ, કાળનો મહિમા કોણ કહી શકે? રાજન, તે કૃતજ્ઞ બ્રાહ્મણોએ માયાની એક હાડપિંજર જેવી ગાય બનાવી તે મરણ પામવાની જ તૈયારીમાં હતી. જે સમયે ગૌતમ મુનિ હવનકાળનો સમય થવાથી યજ્ઞશાળામાં હવન કરી રહ્યા હતા ત્યારે તે ગાય ત્યાં ગઈ. મુનિએ હું હું આમ કહી તેને રોકી અને ત્યાં તો તે ગાય મરી ગઈ. પછી તો તે દ્વેષી બ્રાહ્મણો કોલાહલ કરવા લાગ્યા કે ગૌતમ મુનિએ ગોહત્યા કરી. મુનિવર ગૌતમજી હવન કાર્ય સમાપ્ત કરીને ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. તેઓ આંખો બંધ કરી સમાધિમાં આ ઘટનાનું કારણ જોવા લાગ્યા. તેમને તુરંત ખબર પડી ગઈ કે આ બધા આ બ્રાહ્મણોના કાળા કરતૂત છે. ત્યારે મુનિના મનમાં પ્રલય કાળના રુદ્ર જેવો ભારે ક્રોધ થયો. તેમની આંખો લાલ થઈ ગઈ અને દ્વેષ કરનારા તે બધા બ્રાહ્મણોને તેમણે શ્રાપ આપ્યો. હે નીચ બ્રાહ્મણો, આજથી તમે વેદમાતા ગાયત્રીના ધ્યાન અને મંત્ર જાપથી હંમેશને માટે અનધિકારી થઈ જાઓ. તેમજ ઓ નીચ બ્રાહ્મણો, વેદમાં, વેદોક્ત યજ્ઞોમાં અને તે સંબંધી વાતોમાં તમે હંમેશા શ્રદ્ધા વિનાના થાઓ. ઓ નીચ બ્રાહ્મણો, શિવના મંત્રમાં તથા શિવના શાસ્ત્રમાં તમે કાયમ શ્રદ્ધા રહિત થાઓ. હે નીચ બ્રાહ્મણો, મૂળ પ્રકૃતિ રૂપ શ્રીદેવી વિશે તેમના ધ્યાનમાં અને તેમની કથાઓમાં તમે હંમેશા શ્રદ્ધા રહિત થાઓ. હે દૃષ્ટ બ્રાહ્મણો, દેવીના મંત્રમાં, દેવીના સ્થાનમાં તથા દેવીના આરાધના કર્મમાં તમે કાયમ શ્રદ્ધા વિનાના થાઓ. હે દૃષ્ટ બ્રાહ્મણો, દેવીના ઉત્સવને જોવાની ઈચ્છામાં અને દેવીના નામનું કીર્તન કરવામાં તમે કાયમ શ્રદ્ધા રહિત થાઓ. હે નીચ બ્રાહ્મણો, દેવીના ભક્તોની પાસે રહેવામાં અને દેવી ભક્તનું પૂજન કરવામાં તમે કાયમ શ્રદ્ધા રહિત થાઓ. હે નીચ બ્રાહ્મણો, શિવના ઉત્સવ જોવામાં, શિવનું પૂજન કરવામાં તમે કાયમ શ્રદ્ધા રહિત થાઓ. હે અધમ બ્રાહ્મણો, રુદ્રાક્ષ ધારણ કરવામાં, બિલીપત્રમાં તથા શુદ્ધ ભસ્મ ધારણમાં તમે હંમેશા શ્રદ્ધા રહિત થાઓ. હે નીચ બ્રાહ્મણો, સ્રોત સ્માર્થ સંબંધી સદાચારમાં તથા જ્ઞાન માર્ગમાં તમે કાયમ શ્રદ્ધા વિનાના થાઓ. હે નીચ બ્રાહ્મણો, અદ્વૈત જ્ઞાનની નિષ્ઠામાં, સમદમ આદિ સાધનામાં તમારો અધિકાર ન રહો. સ્વાધ્યાય અધ્યયનમાં તથા પ્રવચનથી તમે વિમુખ થઈને સર્વદા અધમ જીવન વ્યતીત કરો. હે અધમ બ્રાહ્મણ, ગાય વગેરે દાનો અને પિતૃઓના શ્રાદ્ધથી તમે વિમુખ થઈ જાઓ. હે અધમ બ્રાહ્મણો, કૃચ્છ ચાંદ્રાયણ તથા પ્રાશ્ચિત વ્રતમાં તમારો કાયમ માટે અનધિકાર થઈ જાઓ. પિતા, માતા, પુત્ર, ભાઈ, પુત્રી અને પત્નીનો વિક્રય કરનાર વ્યક્તિઓ જેવા તમે નીચ બ્રાહ્મણો થઈ જાઓ. હે અધમ બ્રાહ્મણો, વેદ વેચનારાઓ તથા તીર્થસ્થાન અને ધર્મ વેચનારા નીચ લોકોને જે ગતિ મળે છે તેવી ગતિ તમને પ્રાપ્ત થાઓ. તમારા વંશમાં ઉત્પન્ન થનારા સ્ત્રી તથા પુરુષો મારા આ શ્રાપથી તમારા જેવા જ થાઓ. વધારે શું કહું? ગાયત્રી નામથી પ્રસિદ્ધ મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાનો તમારા પર અપાર કોપ છે. તેથી તમારે અંધકૂપ વગેરે નરક કુંડમાં વાસ કરવો પડશે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે શબ્દોથી દંડ આપ્યા પછી ગૌતમજીએ જળનું આચમન કર્યું. ભગવતી ગાયત્રીના દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક થઈને તે દેવાલયમાં ગયા. ત્યાં જઈ તેમણે મહાદેવીના ચરણોમાં મસ્તક નમાવ્યું. પરમ આદરણીય દેવી પર દેવી પણ બ્રાહ્મણોની આ કૃતજ્ઞતા જોઈને મનમાં વિચાર કરતા હતા. ત્યારે દેવીનું મુખ આશ્ચર્યયુક્ત દેખાતું હતું. ત્યારે આશ્ચર્ય ભરેલા મુખવાળા ભગવતી મુનિવર ગૌતમજીને કહેવા લાગ્યા, મહાભાગ, સાપને પાયેલું દૂધ પણ ઝેરને વધારનારું બને છે. તમે શાંત થાઓ, કર્મની ગતિ આવી જ વિપરીત છે. ત્યાર પછી ભગવતી જગદંબાને પ્રણામ કરીને મુનિવર ગૌતમજી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રાપના અગ્નિથી બળેલા બ્રાહ્મણોએ જે વેદાધ્યયન કર્યું હતું તે બધું ભૂલાઈ ગયું. ગાયત્રી મંત્ર પણ એમના માટે બોલવો શક્ય ન થયો. એક ભયાનક દ્રશ્ય તેમની સામે ઉપસ્થિત થઈ ગયું. તે બધા ભેગા થઈને ખૂબ પસ્તાવા લાગ્યા. પછી તેમણે મુનિ આગળ દંડવત પ્રણામ કર્યા. શરમથી તેમના મસ્તક નમેલા હતા અને તે કશું બોલવા સમર્થ ન હતા. તેઓ વારંવાર એ જ કહેતા હતા, મુનિવર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. જ્યારે મુનિની ચારે બાજુથી તેઓ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દયાળુ મુનિનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે નીચ બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણો, જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રનો અવતાર નહીં થાય ત્યાં સુધી તો તમારે કુંભીપાક નરકમાં અવશ્ય રહેવું પડશે, કારણ કે મારો શ્રાપ મિથ્યા થઈ શકતો નથી, એ તમારે જાણી લેવું જોઈએ. ત્યાર પછી તમારો પૃથ્વી પર કળિયુગમાં જન્મ થશે. મારી કહેલી બધી વાત થઈને જ રહેશે, તે ખોટી થઈ શકતી નથી. પરંતુ જો તમારે શ્રાપથી મુક્ત થવું હોય તો તમે બધા ભગવતી ગાયત્રીના ચરણોની ઉપાસના કરો. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે કહીને બ્રાહ્મણોને વિદાય કર્યા પછી આ બધું પ્રારબ્ધનો પ્રભાવ છે એવું વિચારીને મુનિ શાંત થઈ ગયા. રાજન, આ જ કારણ છે કે ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગયા પછી જ્યારે કળિયુગ આવ્યો ત્યારે કુંભીપાક નરકમાંથી તે બ્રાહ્મણો પૃથ્વી પર આવ્યા. તે સમયે જેટલા બ્રાહ્મણો શ્રાપગ્રસ્ત થયા હતા તે જ ત્રિકાળ સંધ્યાથી વંચિત તથા ગાયત્રીની ભક્તિથી વિમુખ થઈને બ્રાહ્મણ જાતિમાં અવતર્યા છે. તે શ્રાપના પ્રભાવથી તેમને વેદોમાં શ્રદ્ધા નથી અને પાખંડનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ અગ્નિહોત્ર આદિ સત્કર્મો કરતા નથી. તેમના મુખેથી સદા અને સ્વાહાનું ઉચ્ચારણ થતું નથી. કેટલાક તો એવા છે જેમને મૂળ પ્રકૃતિ અત્યંત સ્વરૂપિણી ભગવતી જગદંબાનું સહેજ પણ જ્ઞાન નથી. બધા ગૌતમ મુનિ દ્વારા શ્રાપગ્રસ્ત થયા હોવા છતાં દુરાચારનો જ પ્રચાર કરે છે. કેટલાક લંપટ તો એવા છે જે અત્યંત દુરાચારી થઈને પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાને કારણે ફરી પાછા કુંભીપાક નરકમાં જ જશે. તેથી હે રાજન, સર્વ પ્રકારે ભગવતી પરમેશ્વરીની જ આરાધના કરવી જોઈએ. હવે હું આના પછી મણિદ્વીપનું વર્ણન કરું છું. સાંભળો, આ સુંદર સ્થાન જગતને ઉત્પન્ન કરનારા આદ્યશક્તિ ભગવતી ભુવનેશ્વરીનું દિવ્ય પરમધામ છે. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.